લાખંડો છે તૂટી તૂટીને એમાં પડી રહ્યા હતા. પણ એ જે હોય વસ્તુ, પણ મારો તાત્પર્ય એ છે કે નિષેધ આજ્ઞા જે હોય છે એનો પણ મનુષ્યની ખોપડી ક્યારે બચવાના સ્થાને એને પકડવાના અર્થમાં લઈ લેતી હોય એનો કોઈ ભરોસો નથી. તો શાસ્ત્ર જે આપણને વાતનું નિરૂપણ કરી રહ્યું છે એ શાસ્ત્ર તો એ વાત સમજાવી રહ્યું છે કે જીવાત્માને ફેસિલિટી પ્રોવાઈડ કરવાના અર્થમાં ભગવાને એને આ દેહ, ઇન્દ્રિય, બુદ્ધિ, મન વગેરે બધું પ્રદાન કર્યું છે. પણ એનો ઉપયોગ યદિ એની ચિત્તવૃત્તિ, સત્વનો મતલબ અંતઃકરણ થાય છે, સત્વ જે છે એનો અર્થ થાય છે અંતઃકરણ. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત, એમ જ્યારે ભગવાન કહે છે ત્યારે સત્વનો અર્થ એનો અંતઃકરણ, જેવું અંતઃકરણ છે તે અનુસાર એની શ્રદ્ધા બને છે. અને જેવી શ્રદ્ધા બને છે એવું એ વ્યક્તિનું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી બને છે. એટલે યોજત શ્રદ્ધા સ એવ સહ, એમ ભગવાન કહે છે. જેવી જેની શ્રદ્ધા છે એવો એ વ્યક્તિ બને છે. તો પ્રભુ આપણને જે આશય ભગવાનનો સારો છે, ભગવાને કોઈક જાતનું સ્વાતંત્ર્ય પણ આપણને આપ્યું છે અને એ સ્વાતંત્ર્યનો કેટલીક જીવાત્મા સદુપયોગ કરે છે, કેટલીક જીવાત્મા દુરુપયોગ કરે છે. એટલે ડ્રાઈવર સાથે મળેલા વાહનને હરવા ફરવા માટે કે કમાવા માટે ઉપયોગ કરવો કે જે હેતુ માટે મળ્યો છે એના માટેનો ઉપયોગ કરવો, આ એવી વાત છે. હવે અહીંયા એ વાત જોવાની છે કે જે જીવાત્મા છે એમાં ભગવાન આપણને એ વાત સમજાવે છે કે આ સૃષ્ટિ પ્રભુએ પોતાની ક્રીડા માટે, પોતાના માત્ર પોતાના ઉપયોગ માટે આ સૃષ્ટિનું નિર્માણ પ્રભુએ કરેલું છે. પણ એ સૃષ્ટિમાં જે જીવાત્માને ભગવાને પ્રકટ કરી છે એ જીવાત્મા બધી એક સમાન નથી. એ જીવના રૂપમાં ભગવાન સ્વયં પ્રકટ થયા છે, અંશ રૂપમાં એ જીવાત્મા પ્રકટ થઈ હોવા છતાં પણ ભગવાન એમ ચાહે છે કે કેટલીક જીવાત્માઓ શાસ્ત્રીય સાધનોને, ભગવાનના આપેલા ઉદ્ધારના સાધનોને પકડીને પોતાનો ઉદ્ધાર કરે. કેટલાક જીવાત્માઓના સંબંધમાં ભગવાનની એવી ઈચ્છા છે કે એ જીવાત્માઓને ગમે તેટલું સારું સાધન મળી જાય તેમ છતાં પણ એમને પ્રલય પર્યંત આ સૃષ્ટિમાં જ રાખવાના છે. આવી પ્રભુની ઈચ્છાને કારણે સૃષ્ટિમાં જીવાત્માના બે વિભાગ થાય છે, દૈવી અને આસુરી. ભગવાનની જે જીવાત્માના સંબંધમાં જે ઈચ્છા છે, એટલે જે જીવાત્માનો ઉદ્ધાર પ્રભુ ઈચ્છે છે, એ જીવાત્માઓ સદવાસના વિશિષ્ટ થાય છે. એટલે એ જીવાત્માઓ પ્રત્યે ભગવાન કૂણા છે, ભગવાન એમને ફેવર કરે છે ને એનું એક પ્રતિબિંબ ભગવાનની ઈચ્છાનું એ જીવાત્માના અંદર પડે છે. અને જેના પ્રત્યે ભગવાન આ ઈચ્છા નથી ધરાવતા એ લોકોના અંદર અસદવાસનાનું સ્થાપન થાય છે. એટલે પ્રભુથી એક તરફની વિમુખતા એ એમનો મુખ્ય સ્વભાવ બની જાય છે. પ્રભુથી વિમુખતા, શાસ્ત્રથી વિમુખતા, શાસ્ત્રમાં કહેલા ઉત્તમ ઉદ્ધારના આત્મકલ્યાણના સાધનો છે એનાથી વિમુખતા, આ બધી વસ્તુઓ છે એ એમની પ્રકૃતિ બની જાય છે મુખ્ય રૂપથી. આવેશ તો બધી જગ્યાએ બધાનો થઈ શકે છે, એ વાતને નહીં ભૂલતા. એટલે દૈવી જીવમાં પણ આસુરી આવેશ આવી જ શકે છે, આસુરી જીવાત્માની અંદર પણ દૈવી જીવના જેવો આવેશ આવી જ શકે છે, એ તો વસ્તુ શક્ય છે. પરંતુ આવેશને કારણે કોઈ આસુરી જીવાત્મા દૈવી સ્વરૂપ એનું ધારણ કરી લે કે સદા માટે દૈવી સ્વરૂપી બની જાય, અથવા કોઈ દૈવી જીવ છે એ પ્રવાહી આવેશને કારણે સદાય આસુરી બની જાય, એ વસ્તુ શક્ય નથી. આપણે ત્યાં રામાનંદ પંડિતનું દૃષ્ટાંત આવે છે કે એમણે જ્યારે શ્રી મહાપ્રભુજીના શિષ્યો પ્રત્યે બુરો વ્યવહાર કર્યો અને મહાપ્રભુજી એમનો પરિત્યાગ કર્યો, એમણે પ્રભુને સમર્પિત જીવન જીવવું જોઈએ એ જે બ્રહ્મ સંબંધ પછીનો નિયમ હતો એ તો એમણે કાયમ રાખ્યો. એટલે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું ખાનપાન કરતા તો પ્રભુને ભાવનાથી ભોગ ધરી અને પછી પોતે ખાનપાન કરતા, અને પ્રભુએ એમની ભાવનાને માન આપીને એમના દ્વારા ધરેલા ભોગને સ્વીકાર્યા. પણ મહાપ્રભુજીને જ્યારે ખબર પડી કે મેં પરિત્યાગ કરેલો છે જેનો એનો પ્રભુએ કેવી રીતે હજી સુધી સ્વીકાર કરી રાખ્યો છે, મહાપ્રભુજીને એક રીતે ઝાટકો પણ લાગ્યો. ભગવાને પણ કહ્યું કે નહીં, હું મારા વચનથી બંધાયેલો છું. એ પ્રસંગ બહુ રોચક છે. આ પ્રસંગનો દુરુપયોગ પણ લોકો કરે છે, એને પૂરેપૂરો ટાંક્યા વગર એનો દુરુપયોગ પણ થાય છે. એટલે દુરુપયોગ એ રીતે કે મહાપ્રભુજીને કેમ કે ભગવાને કહ્યું છે કે તમે જેને બ્રહ્મસંબંધ કરાવશો એને હું સ્વીકારીશ, એનો ત્યાગ નહીં કરું, એટલે ચોર મનો કે મોર સબ ચલતા હે, એટલે જે આવો ટકેશેર ભાજી ટકેશેર ખાજા, અંધેરી નગરી એક ગંડુ રાજા, જેના ગળામાં ફિટ થઈ જાય એને કંઠી પહેરાવી દો, પછી ઠાકુરજી તો એને નહીં છોડે, એવું લોકોએ લઈને એનો દુરુપયોગ કર્યો છે. પણ એ વાર્તામાં જ આ પ્રસંગની ચોખવટ કરવામાં આવી છે. અને ત્યાં શ્રી મહાપ્રભુજીએ જ્યારે પ્રભુને પૂછ્યું કે મેં એનો પરિત્યાગ કર્યો છે તો આપ એના હાથનું કેમ અરોગ્યા, ત્યારે પ્રભુએ તો આ જવાબ આપ્યો, પણ ભાવપ્રકાશકારે ત્યાં બહુ એક રિમાર્કેબલ ખુલાસો કર્યો છે કે જે સમર્પણી છે, શબ્દ આપ્યો છે ત્યાં સમર્પણી, જે સમર્પણી છે એનો પરિત્યાગ નથી, પણ જે અસમર્પિત જીવન જીવી રહ્યા છે એ તો રામાનંદ પંડિતથી પણ ગયા ગુજર્યા છે, એટલે એમનો તો સર્વથા પરિત્યાગ જાણવો. એટલે સેવાની દીક્ષા છે બ્રહ્મ સંબંધ, એ દીક્ષા લીધા પછી જે સમર્પિત જીવન નથી જીવી રહ્યા, અસમર્પિત જીવન જીવી રહ્યા છે એ રામાનંદ પંડિત કરતાં પણ ગયા ગુજર્યા છે, અને એમનો તો અંગીકાર જ નથી થયો તો ત્યાગ કરવાની વાત જ ક્યાં છે. જેનો અંગીકાર થયો હોય એનો ત્યાગનો પ્રસંગ છે, અહીંયા તો એનો અંગીકાર જ નથી, એટલે એમના તો ત્યાગનો પણ પ્રસંગ નથી, ત્યાગ કરવા લાયક પણ પ્રભુ એને નથી માનતા, એટલે એ તો આખી અલગ વાત બની જાય છે. તો જોવાની વાત એ છે કે રામાનંદ પંડિત જેવાની જે સ્થિતિ છે એવી જાતની સ્થિતિ આવેશજન્ય કોઈની હોઈ શકે છે, પુષ્ટિજીવની અંદર પણ એવો આવેશ આવી જઈ શકે છે. મહાપ્રભુજીને જ્યારે બહાર આવ્યા પ્રભુ સાથેનો આ સંવાદ થઈ ગયા પછી વૈષ્ણવોએ પૂછ્યું, મહાપ્રભુજી ઉપર એક જાતનો કટાક્ષ જ થયો હશે ત્યાં કે બહુ તમે આપે ત્યાગ કરી દીધો તો એ ઠાકુરજી તો ન જ છોડ્યા, જોયું ને એમ કરીને એક જાતનો કટાક્ષ જ છે મહાપ્રભુજી ઉપર. અને એમણે પૂછ્યું કે હવે ફરીથી એનો અંગીકાર ક્યારે થશે, ત્યારે મહાપ્રભુજીએ ચોખવટ કરી છે કે જો ફરીથી એ વૈષ્ણવ અપરાધ નહીં કરે તો આટલા 1,00,000 જન્મ પછી એનો ફરીથી સ્વીકાર થશે. તો આ અંતરાય છે, જુઓ કે પ્રવાહી કે આસુરી આવેશ 1,00,000 જન્મ સુધી રહી શકે છે, આ અવધિ બહુ જબરજસ્ત છે, પણ એ વસ્તુ શક્ય છે. તો આવેશની અંદર એવું છે કે કેટલા સમય સુધી રહી શકે, પણ તેમ છતાં પણ જીવાત્માનો સ્વભાવ બદલાતો નથી આવેશને કારણે, કેમ કે ભગવાને એ વાત નક્કી કરી રાખી છે કે હું આનો ઉદ્ધાર કરીશ જ. આપણે પણ કાનૂની વ્યવસ્થામાં એવું હોય છે કે કોઈ વ્યક્તિ અપરાધ કરે તો એ અપરાધ જો ક્ષમાલાયક અપરાધ હોય તો એને મૃત્યુદંડ ન આપી અને એને કેદની સજા આપવામાં આવે, એટલો ગંભીર ગુનો ન હોય તો એને કોઈક આર્થિક પેનલ્ટી આપવામાં આવે, આટલી દંડની રકમ તમે જમા કરી દો, એ જે કંઈ પણ પેનલ્ટી છે કે કેદની સજા છે એ વ્યક્તિ ભોગવી લે તો કાનૂનની દ્રષ્ટિથી એ શુદ્ધ થઈ ગયો, કાનૂનની દ્રષ્ટિથી એ વ્યક્તિ શુદ્ધ નિર્દોષ ગણાશે હવે, કેમ કે એણે એના ભાગમાં આવતી સજા ભોગવી લીધી, પછી એ પાછો નોર્મલ કોર્સમાં કામ કરી શકે છે, એટલે કાનૂની ક્ષેત્રમાં. એવી રીતે આવેશ નિવૃત્ત થઈ ગયા પછી જે દૈવી જીવ છે એ ફરી પાછો દૈવી માર્ગનો પથિક બની શકે છે અને પ્રભુ એને એ માર્ગ ઉપર સ્થાપિત કરીને એનો ત્યાં સત્કાર કરી શકે છે. તો સૃષ્ટિ પ્રભુએ પોતાના ક્રીડા માટે પ્રકટ કરી છે, પણ એમાં દરેક જીવાત્માને પ્રભુ ઉદ્ધાર યોગી નથી માનતા, એટલે દૈવી અને આસુરી આવા બે વિભાગ કર્યા. દૈવી સૃષ્ટિમાં પ્રભુ ફરીથી પ્રભુની બે જાતની ઇચ્છા છે, જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એક તો જે ભગવાનની વચન નિષ્ઠાવાળા જીવો છે, એ જીવો પ્રભુએ એવી પ્રકૃતિના બનાવ્યા છે કે જેમના અંદર પ્રભુ કરતાં પણ પ્રભુના વચનમાં નિષ્ઠા પ્રબળ છે, એટલે વેદ માર્ગી કે શાસ્ત્ર માર્ગી મર્યાદા જીવો. અને કેટલાક જીવાત્માને પ્રભુએ એવા બનાવ્યા છે કે જે લૌકિક પ્રવાહ કે આસુરી વૃત્તિ કરતાં પણ શ્રેષ્ઠ જે મર્યાદા માર્ગી ભાવનાઓ છે, મોક્ષ માર્ગની કે વેદ નિષ્ઠા છે, એનાથી પણ વધારે પ્રભુમાં સ્વયં નિષ્ઠાવાળા છે. જેમ આપણા ઘરમાં કોઈ સંતાન હોય જે માતા પિતાની કોઈ વાત ન માનતી હોય, સ્વચ્છંદ હોય, જ્યાં સુધી સમજણા ન થયા હોય ત્યાં સુધી માતા પિતા એનું અહિત ન થાય એવી રીતે એને સમજાવીને, ફટકારીને, અંકુશ લગાવીને કોઈ વાત સમજાવે, મોટા થઈ ગયા પછી એને એના રસ્તે જવા દે, કેમ કે પછી આપણો અંકુશ નથી. આ પ્રવાહી સૃષ્ટિ જેવી થઈ વાત કે એના ઉપર હવે કોઈ ભાવનાત્મક રીતે પણ કોઈ અંકુશ નથી કે વચનથી પણ કોઈ અંકુશ નથી, એટલે વાણીનો પણ કોઈ ત્યાં અંકુશ નથી રહી ગયો અને ભાવનાત્મક અંકુશ પણ નથી. એક સંતાન એવી છે કે જેટલું કહ્યું છે તે કરવાનું, આવી મનોવૃત્તિ છે. પુત્રના પ્રકારોમાં કહ્યું છે કે પ્રોક્તકારિતુ મધ્યમા, માતા પિતા કહે એટલું કરે એ મધ્યમ પુત્ર કહેવાય, અને ન કહ્યું હોય તે છતાં પણ માતા પિતાની લાગણીને સમજી અને કહ્યાની વાટ જોયા વિના માતા પિતાના હિતનું કાર્ય કરે તો એ ઉત્તમ છે. તો મર્યાદા જે સૃષ્ટિ છે એ પ્રોક્તકારી છે સૃષ્ટિ ભગવાનની, એટલે કહ્યાગ્રા સંતાનો છે. ઉદ્ધત કે ઉચ્છૃંખલ નિરંકુશ સંતાનો પ્રવાહી છે. અને પુષ્ટિ સૃષ્ટિ એ છે કે જે પ્રભુના આજ્ઞા આપવાની વાટ નથી જોતા અને પ્રભુ પરાયણ થઈ રહ્યા છે. સાચું ખોટું ભગવાન જાણે, પણ મહાભારતના નામે એવું કહેવાય છે કે એક વખત ભગવાનને કોઈ કાર્ય કરતા હાથમાંથી ખૂન નીકળી આવ્યું તો બધા લોકો પાટાપિંડી માટે શોધખોળ કરવા લાગ્યા કે આ લાવો, તે લાવો અને બોલાવો, અને સુભદ્રાજીએ પોતાની સાડી ફાડી અને પ્રભુના દ્રૌપદીજીની હશે પ્રભુને બાંધી દીધી. એમણે એ વાત નથી જોઈ કે આપણે શું કરવાનું છે, શું કોને બોલાવવાના છે, કે બેન્ડેડ લાવો, એવી પ્રતીક્ષા એમણે નથી કરી. તો આ એક કંઈક પુષ્ટિ સ્વભાવનું લક્ષણ છે. હે, સહજ છે. હા, એટલે જે મીનાબેન કહી રહ્યા છે એ રીતે જ મહાપ્રભુજીએ પણ એ વાતને કહી છે કે જે પુષ્ટિજીવ છે એના માટે વૈષ્ણવતા એટલે ભગવત પરાયણતા એનો સહજ ધર્મ છે. વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય, એનાથી જે અન્ય છે એટલે વેદનિષ્ઠા અને લોકનિષ્ઠા એમાં અસહજતા છે. મર્યાદા અને પ્રવાહી સૃષ્ટિનો મૂળ સ્વભાવ એવો છે કે એમની પોતપોતાની મર્યાદા માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં સહજ નિષ્ઠા છે, અને પ્રવાહ અને પુષ્ટિની અંદર એમની અસહજતા છે. પ્રવાહી સૃષ્ટિમાં ફરીથી એ જ વાત છે કે પ્રવાહ એ કાર્ય છે કે લૌકિક કાર્ય, સાંસારિક સુખ ભોગ વગેરે છે, એમાં એમની સહજ નિષ્ઠા છે, અને પુષ્ટિ અને મર્યાદામાં એમની અસહજતા છે. તો આ વસ્તુ તો પ્રભુએ પોતે પોતાની ઈચ્છાથી પ્રત્યેક જીવાત્માની અંદર સ્થાપિત કરેલી છે. એટલે મહાપ્રભુજી આપણને એ વાત સમજાવી રહ્યા છે કે જ્યારે આપણે આ સૃષ્ટિમાં છીએ, ભગવત લીલા રૂપા સૃષ્ટિમાં, ત્યારે આપણી દ્રષ્ટિ કોઈ પ્રવાહી જીવના કારણે ને જોઈને એટલા દુઃખી થઈ જવાની જરૂર નથી એના પ્રવાહી કૃત્યોથી. मर्यादा जीवनी मोक्ष मार्गमां निष्ठा के प्रभुथी प्रभु प्रत्ये एटली बधी अनुरक्ति न होय तो एने कारणे पण आपणने कोई अफसोस करवानी जरूर नथी। पण जो आपणने एम लागी रह्यो छे के मने प्रभुए विशेष कृपाथी पुष्ट कर्यो छे अने हूँ पुष्टि सृष्टिनो छूं प्रभुनो छूं तो हवे आपणुं कर्तव्य आपणे विचारवानुं रहे छे। એમાં કોઈ પણ જાતની અસહજતાની આવશ્યકતા નથી, કેમ કે આ તો એક સંકલ્પ છે, એક આપણા સ્વરૂપની ઓળખ છે, જેમાં આપણે કોઈ પણ વ્યક્તિ એના સ્વરૂપના અનુકૂળ કાર્ય ન કરતું હોય તો આપણે એને કહીએ કે ભાઈ તું કોણ છો એ તું વિચાર, તું ભારત દેશનો નાગરિક છો, તું અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ છો, તું ખાકી વર્દી પહેરે છે, તું રક્ષક છો કે તું સિપાહી છો કે તું શિક્ષક છો કે તું માં છો કે તું